ગામડાના ઘણા સાવ અભણ માણસો હોય, પણ શું હળ હાંકતા હાંકતા ડીટીયા ભરાવીને, હવે ફોનમાં આવી ગયું ને, છોકરાને કહી દે નાખી દેજે, હળ હાંકતા હોય ને આ ડીટીયા નાખીને સાંભળતા હોય, તમારે રસ લેતા હોય, ડોલતા હોય, બળદ નહીં એમ થઈ જાય કે મારો માલિક ભગવાનમાં ડૂબ્યો છો, પણ એ બિચારા આમ સીધો દોરી ચટ ચાસ પાડે. એટલે આ છોકરાને તો લઈ ગયા એને ઘરે બગડવાળા, ભગતને તો રાખી દીધા ત્યાં. ભગત સમજાવીને પછી કે તારે સાધુ થવું હોય ને તો ના નથી, પણ ધોલેરા થા. બગડને ધોલેરાના પંથ એક ને, એટલે મૂળ શું ધોલેરામાં એ સાધુ હોય એ કે આપણા પંથકનો ઠેઠ ત્યાં જુનાગઢ શું કામ ગુણાતીત પાસે જાય. આ એ વખતે આવા દ્વેષ હતા તો આજે ક્યાં માજા મૂકીને ગયું હોય તમે વિચાર કરો. હે, પ્રથમ પેઢીની વાત છે કે ત્યાં શું કરવાને, આ ધોલેરા નથી એટલે અહીંયા થાય. એટલે એના જે સંબંધીઓમાં આવતર બધા કે તારે સાધુ થવું હોય તો ના જ નથી ને, પણ જુનાગઢ નહીં ધોલેરા. એટલે ધોલેરા રહ્યા, વિચાર તો કરે, ક્યારેક યાદ આવે સ્વામી મને આમ કહીને ગયા છે અને મને આ ધોલેરા રાખી દીધો, હવે શું કરવું. સારું, કાંઈક અવસર તો નીકળશે, ક્યાંક અવસર તો નીકળશે. એમાં એ મોડી રાત સુધી નવા હોય એટલે બહુ જાગી જાગીને પાકું કરવું, કીર્તન કરવા, ભજન કરવું, એ બધો નવો વેગ હોય ને એટલે વધારે હોય એમ, ઊંઘ ઓછી આવે ને આવું બધું બહુ કરવાનું, એટલે કીર્તન પાકા કરતા છે ને બોલતા છે ને મોડી રાત થઈ ગઈ છે. એમાં એક વયોવૃદ્ધ સંત પેશાબ પાણી કરવા માટે વૃદ્ધાવસ્થામાં વારે વારે જવું પડે પ્રોસ્ટેટને લીધે, એટલે એ ઉઠ્યા છે. તો આ જાણ્યું કે કોઈ વૃદ્ધ સંત એ એટલે નંદ સંતો, હા, શ્રીજી મહારાજ સાથે દીક્ષિત ને એમને હાથે દીક્ષિત થયેલા વ્રત છે, ઘણા સંતો હોય એ વખતે. એટલે એ લાગ્યું લઘુ પેશાબ કરવા ઉઠ્યા છે, એટલે ત્યાં ભગતે જઈ અને હાથનું કાંડું આપ્યું, ટેકો આપ્યો, લ્યો સાહેબ. હા, જાગો છો ભગત? હા સામે, હું કીર્તન પાકા કરતો હતો. સારું સારું, પણ તમે તો પેલા જુનાગઢ ગયા હતા ને હોત? હા સામે, ને હું રહેલો ગુણાતીતાનંદ સામે ધામમાં ગયા ત્યારે હું બાજુમાં. હા બરાબર, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવો મારે દંભ નહીં હોત, એ તો દંભી સાધુ. આને તો પરસ્યો વળી ગયો 3.5 કરોડ રૂવાડે. ગુણાતીતાનંદ ને એમ કે ઓલા ધોલેરાના નંદ સંત કે એ તો દંભી, અમને બોલતા કઈક થાય છે, પરસ્યો વળી ગયો, આ શું બોલે છે? હા, એના જેવો મારે દંભ નહીં. ગુણાતીતાનંદ દંભી, હવે ક્યાં જાઉં? પેશાબ પાણી કરી દીધા, નંદસંતને આસને મૂકી આવ્યા, અને ભગત કીર્તનાવલી હાથમાં જે પુસ્તક છે એ લે, પણ આંખમાંથી પાણી આવ્યા જાય અને એવા રોવે, મારે આ દુઃખ કોને કહેવા જવું? વિચાર કરો તમે, આમ આમ જરૂર મારી સાથે આમ તમે જોડાવ તો તમને પીડાની અહેસાસ થશે. હવે મારે કેવું કોને? એમ જ્યાં એને હાયકારો નીકળ્યો ને એકદમ અજવાળું થયું, ત્યાં ગુણાતીતાનંદ બાપ સામે આવીને ઉભા રહ્યા, દોડીને પગમાં પડી ગયા. અરે મામા, મેં તને એટલે કીધું તું તું જુનાગઢ રહેજે, તો શું કામ અહીંયા આવ્યો? મેં તને નહોતું કીધું હાથ પકડીને કે તું જુનાગઢ રહેજે ને બાળ મુકુંદાજી ભેળો રહેજે, તાર કલ્યાણ બગાડવું છે? ના બાબા, સમજી ગયો, એકદમ અદ્રશ્ય. હેત જોવો, હેતના કામ થાય, આમ થાય, આમ થાય. સાધુમાં હેત રાખીને શું કરું છે, આમ રાખીને શું કરું, તો બૈરામ રાખીને શું કરું છું? ભગત તરત જ એ બધો લબાચો સંકેલ્યો, સીધા જઈને જઈને દાંતણ મીંડા કરવા. તો એટલે કોઈક સાધુ પાસે જાગી ગયા હોય ને કે મળો, અત્યારમાં નાવા ધોવાનું કામ મીંડો કરવા? એટલે ઓલા જે સાધુ હતા એ જાગી, એને ખબર પડી કે હવે આ કઈ રહેશે નહીં, આ જુનાગઢ વ્યો જવાનું. રાતે રાતે કોઈ પાર્ષદ જગાડ્યા ને બગડ મોકલ્યા કે એના માવતરને બોલાવી આવો, એને કાકાને બોલાવી આવો, એને ભત્રીજાને બોલાવી આવો, અને જે હોય ને એ ભાઈઓને બોલાવ્યો. એ તાત્કાલિક એ લોકો રાતે ઉઠાડ્યા, ઓલા લોકો રાતે આવ્યા. ત્યાં તો આ તો બધા પૂજા પાઠ કરીને તૈયાર કરીને એનો જે કાંઈ પૂજાનો ખલેચો તો ખભે નાખીને હાલતા થઈ ગયેલા. તે ધોલેરાના પાદરથી આગળ નીકળી ગયેલા. એટલે સાધુએ કીધું, ક્યાં ગયા? તો ગયા, જાઓ તમે પાછા વાળો. પણ ત્યાં નહીં, હજી હજી નથી મૂકતા. એટલે ઓલા પાછળ આવ્યા, દોડતા દોડતા બધા, આને તો જનુન ચડી ગયું હતું. પછી આમ જ્યાં સામે બાપ આવીને કહી ગયો હોય પછી શું એને કહેવાની વાત છે. આમ જોયું કે એ ઉભો રહેજે, ત્યાં તો આવા આવા બબે પાંચ પાંચ શેર ના પાણા ઉપાડ્યા. આ જોવાનું તો હતો જ, અને જેને જોતું હોય એને હથિયાર મળી જ જાય. પાણા લીધા પાંચ પાંચ દસ દસ શેર ના, આવો આવો જીવતો રહેવું હોય તો આવો, અને તમારી વાહે રાંડે એવી છે, મારી વાહે કોઈ નથી, પાછા વળી જાઓ નહીતર મારા જેવો ભૂંડો નહીં. એક ગડગડીને જવા દીધું ને ઓલા કે માર્યા હતો. આજે આનો કોપ હવે સહન થાય એમ નથી, તે જે સંબંધીઓ તો ઊભા રહી ગયા, મરવું હોય જાઓ. એક કે આગળ આવ્યો નહીં, પાછા વળી ગયા, જવા દે જવા દે. પછી આવ્યા જુનાગઢ, બાળમુકુંદ દાદાજી સ્વામી પાસે રહ્યા. પછી થોડો વખત ગયો, વડતાલ સમયો, ત્યાં બાલમુકુંદાજી સ્વામી લઈને આવ્યા. આચાર્ય ભગત પ્રસાદજી મહારાજની પાસે લાવીને ત્યારે કીધું, લ્યો અને દીક્ષા આપો. ત્યારે ગમે ત્યારે દીક્ષા આપી દે, નાનો વિધિ કરીને એવું હતું, અમને દીક્ષા આપો. ભગત પ્રસાદજી મહારાજ કે દીક્ષા નહીં, મને ધોલેરાના સંતોએ આ પાર્ષદને આપવાની ના પાડી છે. તમે આ જુઓ, તમે જુઓ, તેદી આમ હોય તો આજે શું હોય. મુમુક્ષુ એ ચેતવાની વાત છે ભાઈ, તમે મુમુક્ષુ એ ચેતવાની વાત છે. નજરે જાણ્યું જોયું હોય તોય શબ્દો પડે ત્યારે માણસ ક્યાંથી ક્યાં ફગી જાય છે, કયો. બાળમુકુંદાજી સ્વામી કહેતા કોઈ વાંધો નહીં, તમે ધોલેરાના સંતો કી એમ કરો. એટલે તરત ભગતનું કાંડું પકડીને હાલતા થઈ ગયા. હાલતા થયા એટલે ભગત પ્રસાદજી મહારાજ ઓળખતા હતા કે બાળમુકુંદાજી કોણ છે એમ. ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હે વિહાલેલાલજી મહારાજની બધા એમ કહેતા કે અત્યારે પ્રગટ ભગવાન પૃથ્વી પર હાલતો ચાલતો હોય તો બાલમુકુંદાજી સ્વામી છે. એવું એને માન હતું. એનું સત્સંગમાં પૂછવાનું હોય તો તમે જુઓ એ બાલમુકુંદાજી કે એમ કરવાનું. લક્ષ્મીપ્રસાદજી આચાર્ય મહારાજને ઉતારીને શ્રી પ્રદીપ પ્રસાદજી મહારાજને બેસાડવાનું તો કોને પૂછ્યું, બાલમુકુંદાજી સ્વામી. હવે એ તો પૂછે એ પેલા બાલમુકુંદાજી સ્વામીએ શ્રી પ્રતિ પ્રસાદજી મહારાજને કહી દીધું તું રાત્રે જ કે તમે ઉપવાસ કરજો અને કાલે તમને ગાદીએ બેસાડો. અરે મા બાપ મને તો કે હું કહું એમ જ થાય. તો કે એમ કેમ, તો કે મને હરિકૃષ્ણ મહારાજને સામે માળા ફેરવતો હતો ને, તો મહારાજ એમાંથી બહાર નીકળીને મને કીધું કે તમે શ્રી પ્રતિ પ્રસાદજીને કહેજો એને આપણે ગાદીએ બેસાડવા છે. ઘર ઘણી ઘણી વાતો આ બધું હું માંડું ને તો આમને હવારના તારોડિયા મટી જાય, હવાર પડી જાય. એટલે અમુક વસ્તુઓ કઈ થોડી જાહેર માં થાય છે, એ સત્સંગ તો હામ હામે બેહીન થાય. શું વાત કરો, એવી વાત છે. એટલે પછી મહિમા જાણતા હતા ને એટલે તરત કીધું, એ ના ના ના સ્વામી આવો પાછા આવો, પાછા આવો, તમે દીક્ષા આપીએ છીએ. આ તો મારે જે સંતોએ કીધું તું એ મેં તમને કહ્યું, બાકી હું આપને જાણું, બેસાડો. અને તરત દીક્ષા આપી અને નામ પાડ્યું ધર્મ તનય દાસજી સ્વામી. આવા જુનાગઢમાં ભણ્યા ગણ્યા વિદ્વાન થયા શાસ્ત્રી ધર્મ તનયદાસજી સ્વામી, એ મંડળધારી સંત જુનાગઢમાં ખૂબ સત્સંગ કરાવ્યો, ખૂબ પોષણ કર્યું, શું ખૂબ સંપ્રદાયની સેવા કરી, નામાંકિત સંત થયા. આ હેત સાંભળું છું બીજું. અરે હું વાત કરો છું, શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા હતા, એને બે વર્ષ કે ત્રણ વર્ષ થયું હશે. અને એટલે ત્યારે બ્રહ્માનંદ સ્વામી પધારી ગયા હોય, મુક્તાનંદ સ્વામી તો વહેલા વ્યા ગયા હતા મહારાજની પાસે, શ્રીજી મહારાજ તો બે ત્રણ વર્ષ પહેલાં જ સ્વધામ પધારી ગયા હતા. એ પ્રસંગ, એક સાધુને દેશ આતે હું બધું કાંઈ નહીં બોલું, એટલે મહારાજ તેડવા આવ્યા શ્રીજી મહારાજ. અંત સમય આયુષ પૂરું થયું હતું, શ્રીજી મહારાજ આવ્યા અને સંતને દેહ મુકાયો, પોતાને વિમાનમાં લીધા, દિવ્ય દેહ આપી. અને મુક્તો સાથે હતા, બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા, લાવ્યા હતા મહારાજ. એટલે મહારાજે કીધું કે લ્યો હવે અમે તો અક્ષરધામ જાય છે, હું ને બ્રહ્માનંદ સ્વામી બીજા એક મુક્તો છે, એમને કહ્યું કે લ્યો આ સાધુને દેવલોકમાં મૂકી આવો, એટલે ત્યાં એને ભોગની જે કાંઈ ઈચ્છાઓ છે એ બધી પૂરી કરે, જાઓ મૂકી આવો દેવલોકમાં, અમે જાય છે, અમે બ્રહ્માનંદ સ્વામી બીજા મુક્તો અમે તો અક્ષરધામ જાય છે, આને દેવલોકમાં મૂકી આવો. બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હાથ પકડી લીધો. જોજો એર મહારાજ, વિનંતી છે, ધણીનો કોઈ ધણી નહીં, પણ આપને એક વિનંતી છે, બોલો સ્વામી. એ સાધુની ખોટ ઘણી છે, કચાશ ઘણી છે, ભોગમાં વૃત્તિ છે, પણ મારી હારે હેત હતું અને હું કહું એ કામ કરે, ભલે બીજાનો નહીં માનતો હોય, અવળો સ્વભાવ હશે, અવળચંડો હશે, થોડો તોફાન કરતો હશે, બીજું ઘણું હશે અને સ્વભાવ પેલા હશે, પણ એને મારી સાથે હેત હતું મહારાજ, અને એ તો તમે અંતર્યામી છો જાણો. હું કહું એ સેવા કરે, એ કામ કરે, મારું કહું, મારું કહ્યું કરે, અને મારી હારી હેત રાખતો હતો, તો મહારાજ મારું આટલું તમે વેણ રાખો, એને દેવલોકમાં મૂકશો ને ત્યાં ભોગમાં કેટલાય યુગો હલવાઈ જશે, અને ક્યારે નીકળે ને ક્યારે પછી એને મોક્ષની રીતને રસ્તો જડે ને તમારી પાસે મહારાજ પહોંચે, એમ કરતાં મારું વેણ રાખો અને એને બદ્રિકાશ્રમમાં મૂકો, એટલે જલ્દી ચોખ્ખો થાય અને આપને પામે, એટલે બિચારાનું ભલું થઈ જાય ને ચોખ્ખો થઈ જાય ને જલ્દી સુખ્યો થાય ને ઓયલામાં જઈને વળી આનાથી મોટો વેશ્યાવાળો દેવલોક, એટલે ત્યાં મહારાજ રહેવાય. મહારાજ કે સારું બ્રહ્માનંદ સ્વામી, તમારી એની આજ્ઞા ક્યારેક માની, તમારું કહ્યું કર્યું, તમારે હેત રાખ્યું, તો સારું સર જાઓ મૂકતો એને બદ્રિકાશ્રમમાં મૂક્યા. એટલે મૂકતો એને બદ્રિકાશ્રમમાં મૂક્યા. વાત પૂરી થઈ ગઈ ને? શું પૂરી થઈ ગઈ? હવે જમાવટ છે. હવે એ સાધુ બદ્રિકાશ્રમ માર્યા તો એની સાથે કોઈ હરિભક્તો તો હોય ને, કે જે ગોપાળાનંદ સ્વામી સાથે એને કાંઈ ન હોય, બ્રહ્માનંદ સ્વામી સાથે કાંઈ ન હોય, કૃપાનંદ સ્વામી સાથે કાંઈ ન હોય, ગુણાતીતાનંદ સ્વામી સાથે કાંઈ ન હોય, એવા મોટા મોટા અદભુતાનંદ સ્વામી જેવા સંતો એની સાથે કાંઈ ન હોય, પણ આવો કોક તો કોકે પકડ્યો જ હોય, આ ખોટા તો નહોતા, એટલે આમ તો ભૂલવાળા તો ખેવાય જ ને. તો એને આમાં બહુ હેત, આ સાધુમાં બદ્રિકાશ્રમમાં મૂક્યા ને એ સાધુમાં, એ એક હરિભગતની હેત બહુ, આ ધામમાં વ્યાઈ ગયા ને એટલે એ રેડ્યા જ કરે, અરે મારા ગુરુ વ્યાઈ ગયા, મારા હેતવાળા સાધુ વ્યાઈ ગયા. ગુરુ તો એના કદાચ નહીં હોય ખબર નહીં, પણ મારા હેતવાળા સાધુ વ્યાઈ ગયા, હવે મારે કોની પાસે બેસવું, મને કોણ હિત ઉપદેશ વાત કરે, મને હવે મારે ક્યાં બેસવું, મારે શું કરવું, આવું બધું બહુ બહુ રેડ્યા કરે. એમ એક બે દિવસ ગયા ને ત્યાં બદ્રિક આશ્રમમાં છે સાધુ હતા ને એ આની આગળ પ્રગટ થયા. ગમે તેમ સાધુ તો કોણ? સહજાનંદ સ્વામીનો, એને બદ્રિક આશ્રમમાં રોકનાર કોણ? એટલે ઓલા હરિભગત ની આગળ પ્રગટ થયા. ઓલે તો ખુશ થઈ ગયા, અરે મારા બાપ, મારા ઉપર દયા કરી, મને એમ થયું તમે મને હાવ મૂકીને વ્યાઈ ગયા, મેંડા દંડવત કરવા, રોઈ પીડ્યો, હવે મારે કોની પાસે બેસવું, મારે કોને હિતને વચન પૂછવા, મને કોણ શિખામણ આપે, કોણ આ કરે, અરે હું તો એકલો થઈ ગયો, તો શું કરવું છે, મને અહીં ફાવતું નથી, તમારે આવવું છે. હા હાલો બોલો. પેલા સાધુએ ગમે એમ તો નંદ સંતને, હે ભાઈ એ વખતના જમાનામાંથી નીકળી ગયેલો સાધુ પણ ભગવાનની જેમ પૂજાતા, એકવાર સહજાનંદ સ્વામી સાથે થોડું રહી ગયા હોય ને, પાણીમાં દીવા સળગાવ્યા છે એવા સાધુઓ નીકળ્યા હતા, એવા એકડ મલય આવા બધા ચમત્કારો બતાવ્યા છે, કંઈક છે ભાઈ કથાઓ. ત્યારે અમથા પુરુષોત્તમ કહેવાય, ખોટા હોય તો જળમાંથી દીવા પ્રગટાવે, તો સાચાની તો શું વાતું છે. એટલે તો હાલો હું તમને તેડી જાઉં, નહી સાથે ભગવાન કશું નહીં હો. અને ઓલા સાધુ ઓલા દેહ મુકાઈ દીધો, લઈ લીધો, અને એને કાંડું પકડીને લઈ જાય બદ્રિકાશ્રમ, હજી તો ત્યાં જ લઈ જાય, પોતાની પાસે જ લઈ જાય બદ્રિકાશ્રમ, એની સાથે લઈ ગયા. ઓલો તો રાજી થઈ ગયો. હવે ત્યાં એ લઈને પહોંચ્યા સીધા અક્ષરધામમાંથી અક્ષરાધિપતિ બદ્રિકાશ્રમમાં ઓલા સાધુને આગળ પ્રગટ થયા, લાકડી પછાડી, આને કેમ લાવ્યા? હવે એને નોતા લેવા દેવા તો પછી ત્યાંથી જ નોતા અટકાવવા, અને એનું તો સંકલ્પ ફેરવી કોણ શકે? બહુ બહુ મરમો છે, આ વાતને લાંબી કરવા જાવ ને તો ઇલાસ્ટિકની જેમ દોઢ ગાઉ લાંબી થાય, તો શું વાત કરો છો, પણ એ ટૂંકી કરી નાખી, લ્યો આ ટૂંકી કરી. એટલે કેમ લાવ્યા તમે આને? હજી એનું આયુષ્ય બાકી છે, અને અધૂરી આયુષ્ય તમે ઉપાડી આવ્યા, આવું કરવાનું? અર્ધી આયુષ્ય ઓલા સાધુ ઉપાડી ગયા, જાઓ અત્યારે ને અત્યારે જાઓ, પાછો દેહમાં નાખો, હજી અગ્નિ સંસ્કાર નથી થયો, એટલે સાધુ તો ફફડી જ જાય ને, સીધો એને લઈને પાછું કાંડું પકડીને પેલા આવ્યા ને ઓલાને બધા હાર બાર પહેરાવીને કઈ કરતા હશે ત્યાં નાખીને સાધુ તો પછી ઉભી પૂછડીએ ભાગ્યા બદ્રિકાશ્રમ. અરે હરિભક્તો હળબળ્યા, બધા જોઈ રહ્યા, અરે તમે પેવાય દો પેવાય દો બધું બોલ્યા જેવું નથી ભાઈ. પછી ધીમે ધીમે વાત તો કરે ને, એ વખતે સ્થિતિ વાળા ગામમાં હરિભક્તો હોય ને, એને કીધું આવું થયું તમને કઈ અક્કલ પડે છે, કોની હારે હેત કરવાનું હોય ને, તમે કોની હારે જોડાઈ ગયા, અક્ષરધામ રહી ગયું છેટું, તમે બદ્રિકાશ્રમમાં ગરી ગયા, ત્યાં ગીર્યા પછી હવે આપણે ત્યાં જવાનું, ક્યાં અક્ષરાધીશ મળે, ક્યાં મળે, શું કરવાનું, એ ધામ આ ધામ આ બધી કંઈક સમજવું તો પડે, ઉપાસના ચોખ્ખી સમજવી જોઈએ, સંત અસંત બરાબર સમજવા જોઈએ, કોની યારે જોડાવું, કોની યારે ન જોડાવવું, કોને ખાલી પગે લાગી લેવું, કોની યારે આ, એ બધું સમજવું તો જોઈએ ને. આ વિવેકતા તમને આ ક્યાં જાય એમ કોકે પછી સલાહ આપે. પછી તો એ વખતે મોટા મોટા આનંદ સંતો હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, બીજા સંતો હોય, એમનો બધાનો સમાગમ કર્યો ને ખબર પડી કે શુદ્ધ ઉપાસના શું કહેવાય અને ક્યાં સાધુ હારે હેત રાખીએ જે મર્યા પછી પણ કામ આવે, એ બધું ચોખ્ખું થઈ ગયું, આયુષ પૂરી થઈ. અને સહજાનંદ સ્વામી તેડવા આવ્યા, લારી પગ મહારાજ ભલું થયું આવ્યા, ભલે જય સ્વામી નારાયણ, કઈ દેહ મૂકીને વિમાનમાં બેસીને મહારાજ તેડી ગયા, પણ લઈ ગયા બદ્રિકાશ્રમ. ઓલા ને સાધુ ની પાસે જ લઈ જાય, એટલે પ્રદેશ તો પાછો આનો જાણીતો થઈ ગયો હતો, એટલે જેવો એ આમ આવવા માંડ્યું અને જેવો આમ મહારાજે વિમાન નીચે ઉતારવાનું કર્યું, એટલે હરિભગત કે મહારાજ આપને પગે લાગુ, પણ તમે મને અહીં ક્યાં લાવો છો, કેમ તમારા હેતવાળા સાધુ છે અહીંયા એમની સાથે ને, તમે એની હરિયત આવ્યા હતા એટલે તમને ત્યાં જ મૂકું ને. ના મહારાજ, મેં ભૂલ નહીં સુધારી લીધી, હવે તો મહારાજ જ્યાં બ્રહ્માનંદ સ્વામી હોય ત્યાં મને લઈ જાઓ, મારે અહીંયા નથી રહેવું. મહારાજ કે એમ, હા મહારાજ, હવે તો જ્યાં મુક્તાનંદ સ્વામી, જ્યાં બ્રહ્માનંદ સ્વામી, જ્યાં ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને રહેવું ગમે એ ધામમાં મને લઈ જાવ, તો કે એ તો અક્ષરધામ છે, તને ત્યાં ફાવશે. હવે મહારાજ મેં બીજું રેવા જ ક્યાં દીધું છે, હવે તો આપ અને આપના એવા એકાંતિક સંતો સિવાય હેત જ કોની અરે રાખ્યું, આપ અંતરિયામી છો, જાણો છો, ભૂલ થઈ ગઈ, મેં સુધારી લીધી. બસ મહારાજ કે બરાબર છે, હેતથી માથે હાથ મૂક્યો, પોતાની સાથે લઈ ગયા અને અનંત કાળથી બિચારા ભક્ત સુખી થઈ ગયા. જો આમાં કેટલું સમજવાનું છે, કેવું કેવું સમજવાનું છે, કયો પાંચીએ પાંચીએ તેલ નાખ્યો ને, એવી બધી વાતો આમાં છે. એ લોચો રાખવા જેવું નથી, ઉપાસનામાં સમજવા જેવું છે, સાધુમાં હેત રાખવાની વાત છે, પણ હેત કેમ અને ક્યાં કેમ રાખવું એ પણ વિવેક છે, ત્યારે આ બધું કામ થાય છે. અને આ બધું સમજવાનું બહુ છે ભાઈ, આપણને ઠીક પડે ને, વ્યવહારે સારું લાગે ને, ચા પાણી કરાવે, નાસ્તા કરાવે, ઉછીના પૈસા આપે ને, વ્યાજે પૈસા આપે, એલા ભાઈ રેવા દેજો, કલ્યાણની જો હોય ઉરાશ તો વિવેક વિચાર આ બધું બહુ જરૂરી પડશે ભાઈ. આપણે તો આ વાતો છે ને, જેને ભગવાન સહજાનંદ સ્વામીને પહોંચવાની વાત છે એની માટે વાતો થાય છે, બાકી કોઈને કડવી લાગે તો લાગીએ જાય, પણ હવે એમાં તો બીજું શું છે, આપણે નહીં કોઈ કોણ બીજો કે છે, હે ચામુંડા માતા ને માવા વાળા આ વાત કરશે, કઈ કોઈ પૈકી એ એમની વાતો કરશે, આપણે આપણે ઘરની વાત આપણે નહીં કરીએ તો કોણ કરશે. માટે હેત અનન્ય હોય ત્યારે આ કામ થાય છે. માટે શ્રવણ, સહવાસ, સેવા અને સ્નેહ, આ પાંચ વસ્તુ પૂરી થાય ત્યારે સત્સંગ થયો કહેવાય. પણ એ કર્યું ને સમર્પણ, હા હવે સમર્પણનું થોડુંક સાંભળી લો, બહુ મોટી વાત છે સમર્પણ. તે એક જણાએ સાધુને પૂછ્યું, મહારાજ આ સમર્પણ કરો સમર્પણ કરો એવું બધે બહુ આવે છે, તે સમર્પણ વિશે કંઈક સમજાવો ને. એટલે પેલા સાધુ કે તમે પરણેલા છો, તો કહો તમારા દીકરા દીકરી છે, તો કહો ભગવાનની મહેર છે. ધંધા પાણી છે, તો હા બહુ સારું બરાબર છે. ધંધાએ જાઓ છો, નોકરીએ જાઓ છો, અરે તમારે દોડાદોડી કરવી પડે ને, બહુ દોડાદોડી કરો ધંધા માટે, સાંભળજો એક એક વાક્ય સાંભળજો, ધંધા માટે દોડાદોડી કરો, અરે દોડાદોડી ખાવાનું ભૂલી જાય એમ, એ બધું કોના માટે કરો, પરિવાર માટે જ કર્યા એમ, પૈસાનો ખર્ચ કરો, એ તો જ્યાં જાય ત્યાં જેવો ખર્ચો, ખર્ચો કરવો પડે ને, એ કોના માટે કરો? પરિવાર માટે કરીએ, બીજા કોને માટે? એમ કઈ બચાવો, બચાવીએ ને, બચાવવું પડે ને, એમ એ કોના માટે કરો? બૈરા છોકરા માટે જ કરીએ ને, બીજા કોને માટે કરીએ? એમ બહુ સારું, બહુ સારું. તે આ બૈરા છોકરાઓ માટે કરો તો તમારે ક્યારેય એની સાથે અથડામણ, ટક્કર, કઈક મતભેદ, ઝઘડો, કલહ થાય? એ તો થાય ને, ક્યારેક ગાળોય દે અને કોઈ હાથે ઉપાડી લે, એવું થાય? એ તો એમ કે તમારા અક્કલ છે જ નહીં, એમ કે કઈ ને એમ કે આ તો મારા મારા બાપ ને એરુ આડો ન પડ્યો તમારે પૈણાવી, બાકી તમારા કઈ છે જ નહીં. કે આવું બધું કે તો તમને એનો અભાવ આવે? અભાવ ન આવે તો એમની યાર હેત તૂટી જાય, હેતે ન તૂટે. છોકરા ક્યારે તમને વઢી? અરે છોકરા તો ક્યારેક વહા જોડાઈ કરે, તોય તમે છોકરાને પરણાવો? અરે લાડે પોડે હપ્તા ભરીને પરણાવીએ, હારા મારા બેન્ડ વાજા વગાડીએ, ફટાકડા ને તો 5-5 હજાર ની લુમો ફળીએ, બેન્ડ વાજાળા દઈએ, અને રિસેપ્શન 2-3 લાખ ને 4-5 લાખ જમણવાર કરીએ, એમ કરો. અભાવ, અભાવ ન આવે. ઘરમાં જ કાઢી મૂકો ને મન થાય ના રે ના, એ કઈ ન થાય. સાધુ કે આને સમર્પણ કહેવાય. આ રાત દિવસ તમે આ બધું કરો છો એ કોના માટે કરો છો? તો કે પરિવાર માટે. ચિંતા કરો છો રાતે ક્યારેક ઊંઘ ઉડી જાય તો ઉડી જાય, કોની કરો ચિંતા? તો પરિવારની. કમાવો છો, દોડો છો, ખાવો છો, ભૂખ્યા તરસ્યા રહી જાવ છો, રાત દિવસ જોતા નથી, ઊંધું ઘાલીને આ બધું કરો છો, કોના માટે? બૈરા માટે, છોકરા માટે. એ જ છે ને, ગાળ્યો ખાય છે, સસરાની ગાળ્યો ખાય, ફલાણાની ગાળ્યો ખાય, ઘરધણીની ગાળ્યો ખાય, બૈરાઓની ખાય, બધાની ખાય, જેની તેની કેટલાની. અને છોકરા હરખા ન હોય તો પાડોશી પાડોશીની ગાળ્યો ખાય, બધું કેટલું કે. એક બાપાને એક જણાય પૂછ્યું, કેટલા છોકરા? આ 4 છોકરા છે. તો તમારા બાપા લેર? અરે લેર ની જવા દો. કેમ? તો કે 4 જેલમાં છે. હવારમાં દાંતણ લઈને જામીન ગોતવા જવું પડે છે, તોય હજી ડોહો જામીન ગોતવા જાય છે. અભાવ આવે, હજી એને છોડાવવું છે. બોલો, એનો ધણી જેલમાં ગયો હતો અને જેલમાંથી વેલો કઈક છૂટ્યો હશે, ગમે તે કઈ કારણ, સારી રીતભાત થી 1.5 વર્ષ વેલો છોડી દીધો છે. તેની પત્નીને કોઈ કઈ ખબર આપી કે તમારો ધણી છે ને જેલમાંથી છૂટીને વેલા આવે, એનો ક્યાંય ટાટિયો ટકે છે? ઓલો છૂટી ગયો એને ગમતું નથી, તો એ ઘેરે જાય કે બીજે જાય? આને સમર્પણ કહેવાય. તન મન ધન ઘસી ઘસીને ચડાવી દેવાનું, આને સમર્પણ કહેવાય. જાગતા ને સુતા ને સ્વપ્નમાં જે જો આ તમે આ બધા જ્યાં ધંધા વાળા ઘરડા થઈ ગયા, ધોળા વાળ થઈ ગયા, સાવ હવે તો ડૂકી ગયા એવા બેઠા છે, આખી જિંદગી ઘસી નાખી, એ કોના માટે? આટલી કઈ સત્સંગ માટે નથી કે અમે કહી શકીએ કે આખી જિંદગી આની માટે ઘસી નાખી? અમે કહી શકીએ? તમે આ બધું જે કર્યું તો કોના માટે? આ સમર્પણ છે તમારું સંસારમાં. એમ અઠવાડિયું જ થયું, ભૂતપૂર્વ વિદ્યાર્થી આપણો હતો ને એનો ફોન આવ્યો, પછી એને વાત બહુ સરસ કરી, એની મેળે મેળે બોલતો, અત્યારે મને યાદ આવી ગઈ. એ કે સ્વામી, તમારી પાસે આવવું છે, બેસવું છે, મળવું છે, પણ હવે સમય રહેતો નથી, અને આ દોડા દોડી ને આ બધું એટલું બધું છે ધંધાઓનું, બધું મેં કીધું આવે તો કરવું જ પડે ને. ખબર છે સ્વામી, આમાંનું કાંઈ કામનું નથી, આ કરી કરીને બધું કરીએ ને અમે બધું કરીએ છીએ, કોના માટે? બૈરાન છોકરાઓ માટે છે, બરાબર છે? એ અમને ખબર છે કે આ છોકરા કોઈ સાચવવાના નથી, અને કદાચ સાચવે તો એના ઘરના એવા આવશે માથા ફરેલા કે એ ધક્કા મરાવશે, અને કદાચ ધક્કા નહીં મારે ને તો એ આપણે ગુનો કર્યો હશે ને એમ ઘરમાં રહેવું પડશે, જે આપશે ને એ જમવું પડશે, જ્યાં કહેશે ને ત્યાં ડબડબ કર્યા વગર બેસી રહેવું પડશે, કાંઈ હાલશે નહીં આપણું. આવી જ દશા થવાની છે, છતાંય અમે રાત દિવસ એના માટે દોડીએ છીએ, એના માટે ઘસાય છે, એના માટે ખર્ચા કરીએ છીએ. બસ આવું છે, આમાં કાંઈ નથી. એ ભગવાન, ભગવાનના સંતો, સત્સંગ, ગરીબ ગુરબાઓ, એના માટે જે કાંઈ વપરાયું ને એ જ કામનું છે, બાકી આમાં કાંઈ, આ દેહે આ જન્મે જીવતા જન્મે આમાંથી કશું કામ નથી આવતું, તો મર્યા પછી તો આમાં ક્યાંથી કામ આવે, ખાતરીપૂર્વકની વાત છે આ. છતાંય થાય કોના માટે? કઈક જો દાન ધર્મ માં દેવાનું હોય ને તો 10 વાર વિચાર કરે, કોનો વિચાર આવે પેલા? સાધુ કે આને સમર્પણ કહેવાય. બસ આવું તન મન અને ધન એ જયારે ભગવાન અને સત્સંગને અર્થે, સંતોને અર્થે જયારે આવું સમર્પણ થાય, આવું જયારે થાય ત્યારે એને સમર્પણ કહેવાય. હરે ઓમ તત્સંગ. શું વાત છે ભાઈ, જે જે એકાંતિક થયા એ બધાને આવું જ છે, આવું જ સમર્પણ કરે ભગવાનને અર્થે, સંતને અર્થે, સત્સંગને અર્થે. હા, અદ્ભુત વાત છે. સમર્પણ 3 પ્રકારના છે, આમ તો 5-7 પ્રકારના છે, પણ મૂળ 3 પ્રકાર, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ પ્રકાર, ભગવાનનો જ વિચાર, સંતોનો જ વિચાર, સત્સંગનો જ વિચાર, પોતાનો વિચાર ક્યાંય આવે જ નહીં, અને સર્વસ્વ સમર્પણ, આ કહેવાય ઉત્તમ સમર્પણ. ગાંધી બાપુ, તમે કહો આવું ન થાય એવું નથી, એમ દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, પોતાની કમ્યુનિટી માટે કે સત્સંગ માટે ઘણા કરેલું જ છે ને. સમર્પણ એના ગુણાંકમાં કોઈ ફરક નથી, ડેસ્ટિનેશનમાં ફરક હોઈ શકે. ગાંધી બાપુનું સમર્પણ જુઓ તો શું રાખ્યું પોતાની પાસે, વિચાર આપણે કરીએ ને ધ્રુજી જવાયો, શું એને કર્યું એમ, એક એક એક એક તાંચણીના ટપકા જેટલું આ મારું એમ નહીં, બધું જ રાષ્ટ્રને, પ્રજાને, ભારતવાસીઓને સમર્પણ, સર્વસ્વ સમર્પણ. આફ્રિકા હતા, એક પ્રસંગ કહીશ, આમ તો એનું ખુલ્લી કિતાબ જેવું જીવન સૌ જાણો છો, કે એનું શું, પોતાના દીકરાઓ માટે, પોતાની પત્ની માટે, સંબંધીઓ માટે કશું રાખ્યું, કઈ જ નહીં. એમના દીકરાને વિલાયત ભણાવવા જવા માટે જે કઈ પૈસા કોઈ કે આપ્યા તો એ બીજા બીજા વિદ્યાર્થીને આપી દીધા, પણ હરિન હરિન ના આપ્યા, હરિભાઈ ના આપ્યા. એનો આજના હારા હારા લેખકો ટીકા કરે, ગાંધીજીએ આ અવિવેક કર્યો, એટલે ગાંધીજીએ જો એના દીકરાને આ દીધું હોત તો આજના રાજકીય નેતાઓના ગાંધીજીમાં ફરક શું? આજે બધા એ જ કરે છે. તો ગાંધીજીને વિચાર આવ્યો કે હરી એક જ મારો દીકરો છે, આ 33 કરોડની અત્યારે વસ્તી હતી, 33 કરોડની જનતા, એનો હું બાપ છું, મારાથી હરીને દેવાય ને આને ન દેવાય, એના દ્રષ્ટિમાં જ નહોતું આ મારો દીકરો છે, આખો આખો ભારત મારો છે, સર્વસ્વ સમર્પણ. પણ આ આ મુદ્દો મોટા મોટા લેખકોને નથી મગજમાં સૂઝતો કે એમાં જ ગાંધીજીનું ગાંધી બનવું છે, એને માટે આવેલી મૂડી બીજાને આપી દીધી, જાઓ વિદેશમાં પણ કોણ કરે પોતાના છોકરાને મૂકીને, સર્વસ્વ સમર્પણ. અને આફ્રિકા હતા, આફ્રિકા તો બહુ હજી ભારત આવ્યા નહોતા, એકવાર આવીને પાછા ગયા, પછી જ્યારે આવ્યા ત્યાર પછી આ ગોખલેને મળ્યા, અને પછી આ બધી આખું આઝાદીનું આંદોલન અહીંયા ચાલ્યું. પેલા ત્યાં ખૂબ સેવા કરી ને હિન્દવાસીઓની, યાદ છે ને તો બધું. પછી ગાંધીજીએ કીધું કે હવે હું દેશમાં જાઉં છું, અને બધા લોકોએ ભાવથી ભારતવાસીઓએ એમને સત્કાર સમારંભ રાખ્યો. કદાચ આ ચેપ્ટર તમારા વાંચવામાં હોય કે સત્યના પ્રયોગોમાં આ છે, એ વાંચવા જેવું ખરું. હું તો બધાને ભલામણ કરું, સાધુ સંતો ભક્તો પાર્ષદો આધ્યાત્મિક પુરુષો કે જે હોય, ધર્મ પુરુષો કે વિદ્યાર્થીઓ કે મોટા કે વડેરાઓ, બધા સ્ત્રીઓ કે પુરુષો, બધા વિદ્યાર્થીઓ બાળકો નાના, આ ગાંધીજીના સત્ય પ્રયોગોની જે બુક છે એ અભ્યાસક્રમમાં આખી હોવી જોઈએ, અને એમાંથી જ મૂલ્યો ઘડાય. અરે 1 લાખમાંથી પણ 10 જણાને અડી જાય તો વાત ક્યાં છે, પણ તમે ભણાવો જ નહીં તો શું ખબર પડે, રેટિયા 12 દિવસ રજા રાખે, એટલે રજા રાખ્યાથી શું જ્ઞાન થાય કે અમારો ગાંધી બાપુ કેવો હતો. આ હું ગાંધીજીની વાતો કરું તો કોક અમારે સાધુઓ છે ને સત્સંગમાં, અહીંયા નહીં સત્સંગમાં, એને ગમે નહીં કે તમે કથામાં ગાંધીજીને કેમ યાદ કરો, કેમ તો તમને યાદ કરું, તમારા એવા ચરિત્ર હોય તો તમને યાદ કરું, પણ મને એવું કોઈ જડે નહીં તો હું ગાંધીજીને યાદ કરું, ફોન જ મૂકી દે. આપણે તો સર્વદેશી વાતો છે, કોઈ આપણે સાંપ્રદાયિક વાડો પણ નથી બાંધતા, ગુરુકુળનો વાડો એ નથી બાંધતા, આપણે તો સહજાનંદ સ્વામીનો વાદ ચલાવીએ છીએ. એક બસ એને ભજો, એને એને હેત કરો અને એને સિદ્ધાંતને સમજો. તો વિદાય સમારંભ હતો અને શું ગાંધીજીને લોકોએ ભેટ આપી છે, કઈ સોના ચાંદી હીરા, ઓહો ઝવેરાતો, રોકડ રકમો, ચાંદીના સિક્કાઓ, સોનાના સિક્કાઓ, ઢગલો કર્યો ગાંધીજી આગળ. એમાં 51 સુવર્ણની મોટી મોટી ગિનીઓ લગડીઓ એને ગૂંથી અને હાર બનાવેલો, અને એ હાર સ્પેશિયલ કસ્તુરબાને પહેરાવવામાં આવ્યો. આ બાદ તમારા માટે હ ગાંધી બાપુ આમ બધું જોઈ રાખે, વાણિયા ભાઈ નસ નસમાં સમર્પણ, ઓલા ઢગલા કરે અને એને જીવ મૂંજાય. હેત કોઈનું કોઈ રોકી શકાય નહીં, પણ ગાંધીજીને રૂવાડે રૂવાડે થાય કે હા આ શું બધું, આ શું. એ બધો ઢગલો લઈને ઉતારે તો પહોંચાડ્યો. ગાંધીજી લખે છે, હું આખી રાત ઓરડામાં ભૂત વળગ્યું હોય ને માટા મારું, આનું શું કરું. એને નક્કી તો કરી જ નાખ્યું હતું કે મારે કશું લઈ નથી જવું, આ દેશમાં જ આપી દેવું છે, અને જે પ્રજાની સેવા કરી છે પ્રજાના સેવા માટે જ મારે આપી દેવું છે. હું ભેટ રૂપે, ભલે પુરસ્કાર છે, હું સ્વીકારું. જોજો એ વાત કરે છે, મને ભેટ રૂપે જ આપેલું છે, હેતથી આપ્યું છે, સન્માન રૂપે આપ્યું છે, પણ હું એનો સ્વીકાર કરું તો મારી સેવા ક્યાં રહી. આપણે શું કરીએ છીએ, સેવા પછી આપણને મળે એની નાણ શું કામ પાડવી જોઈએ. અને ગાંધીજી એમ કે છે, તો આમાં હું લઉં તો સેવા કેમ રહી, તો મેં વેપાર જ કર્યો કહેવાય, મેં નિસ્વાર્થ સેવા ક્યાંથી થઈ, તો આખરે તો મેં બધો લાદો જ વાળી લીધો ને. આ મારા નિયમથી સિદ્ધાંતથી ને શાસ્ત્રીય રીતે આ વિરુદ્ધ છે, આમાંથી રાતી પાય હું મારી પાસે રાખી ના શકું, આ બધું જ આપી દઈશ, પણ મૂંઝવણ એ થઈ કે કસ્તુરબાને હાર પહેરાવ્યો છે એનું શું, એ મારે કેમ કઢાવવો, આ બધું હું મૂકી દઉં. એમાં બાળકો માટે પણ હતી, ઘડિયાળો હતી, ઘરેણા હતા, કાન હાથના ઘરેણા હતા, ગળાના હાર હતા, આ બધું હતું. છોકરાઓને તો ચાલો હું સમજાવી દઈશ, એને થોડી વાર લાગશે સમજી જશે, પણ કસ્તુરબાને કેમ કેવું કે 51 ગિનીઓનો હાર છે એ તમે કાઢી નાખો અને આપી દો. પછી સવાર પડ્યું એટલે છોકરાને બોલાવ્યા, મણિભાઈ નરીભાઈ ના બધા હતા ને, કે બાળકો આપણે છે ને આ બધું આપી દેવાનું છે, આમાંથી કશું ના રાખીએ, તમને જેમ બાપા જેમ તમને ઠીક પડે, અમારે અમે ક્યાં કઈ વાપરવું છે, અમારે ક્યાં પહેરવું છે, બસ બસ બા ને સમજાવો, જાઓ જો અહી. ગાંધીજી કેમ, મેં છોકરાઓને આગળ કર્યા અને છોકરાઓ જઈને વાત કરી કે બાપુ કે છે કે આ બધું આપી દો, જાણ જાવ તમે, હવે તમે એને સંગે બગડી ગયા છો, કે એ એમનું છે એ તો બધું દઈ દે છે, એ તો મને રાતે જ ખબર પડી ગઈ હતી, પણ આ આ હાર હું નથી દેવાની, આ હાર મને પહેરાવ્યો છે. અને ગાંધીજી આવ્યા, હાર બા તમને પહેરાવ્યો છે એ વાત સાચી, પણ મારી સેવાને લીધે તમને પહેરાવ્યો છો, એટલે એ હાર નો અધિકારી મારો જ કહેવાય. આલે અવાણિયા ભાઈ એમાં ટપી પડ્યા, મારી સેવાને લીધે આ તમને હાર મળ્યો છે, માટે એ મારો જ કહેવાય. કસ્તુરબા કે રેવા દેજો, તમે કરો એ સેવા, અમે કરીએ કઈ સેવા નહીં, તમે મારી પાસે જાજરૂ ધોવડાવ્યા છે, કેટલા એના લુગડા ધોવડાવ્યા છે, ન ધોવાના ન કરવાના બધા મારી પાસે આ સાફ સુફીના નાના બધા ઘરમાં કામ કરાવ્યા છે, અને મેં નીચી મૂંડીએ તમે જેમ કેમ કર્યું એ મારી કોઈ સેવા નહીં. બહુબાએ જીક લીધી, તો આ શું કહેવાય, હું તમારા અર્ધે વચને તમને ધક્કા મારો તોય હું આ બધું કરતી રહી છું ત્યારે ને, અને તમે કહો છો તારી સેવાની. ગાંધીજી કે મૌન થઈ ગયો અને જવાબે શું દેવું, પણ ગાંધીજી કે આપણે હાર આપી દેવો છે આપણે, ના મને ખબર છે જો આમાંથી મારે છોકરાઓને કઈ નથી જોતું, મારે કઈ પહેરવું નથી, પણ તમને ખબર નથી, તમે તો સાવ એવા જ રહ્યા, કાલ સવારે આપણા છોકરાને વરાવીએ પરણાવીએ ત્યારે છોકરાની વહુ આવે ત્યારે ઘરેણું ચડાવવા નહીં જોઈ, અને મારી છોકરી અડવા કાન નાખી રખડશે, મારે શું લોકમાં રહેવું, તમારે તો કાંઈ નથી, તમારે તો પેલી મૂળથી કાંઈ તમે રાખ્યું નથી કાંઈ, પણ અમારે એટલે હું છોકરાની વહુ માટે પણ આ સુવર્ણની ગિનીઓનો હાર આપવાની નથી. ગાંધીજી કે પણ તમે બા સમજો, આપણે ક્યાં કોઈ ઘરેણાની શોખીન હોય એવી દીકરી વહુ ગોતવી છે? આપણે કઈ ઘરેણાની શોખીન હોય એવી કોઈ વહુ ગોતવી નથી, અને કદાચ એવી વહુ આવે અને કઈ ઘરેણું ચડાવવું પડે તો હું ક્યાં નથી બેઠો? કસ્તુરબાઈ કે ભાયા તમને હું ક્યાં નથી બેઠો, મારા બધારા વાલ વીટી સહિત ઘરેણા વેચી નાખે ઈજ તમે બીજા, એક એક ઘરેણું છે મારી પાસે, બધા વેચાવી દીધા છે, મને સાવ એમનું કરી નાખી છે, કે હું ક્યાં નથી બેઠો ભાયા તમને, હું આમાંથી નથી દેવાની. ગાંધીજી કે ભારે કરી, પણ પછી ચેપ્ટર ગાંધીજીએ સંકેલી લીધું અને એમ કહ્યું છે કે પણ ધીમે ધીમે કસ્તુરબાને સમજાવવામાં સફળ થયા અમે, ને છોકરાઓ બધા થઈને, અને પછી કસ્તુરબાએ પણ રાજી થઈને એ બધું જ આપી દીધું કે ભલે તમે રાજી છો ને, લ્યો આપી દો, આપણે આમાંથી કશું જ જોતું નથી, અને બધું જ આફ્રિકામાં એ ભક્તોને આપી, અને ગાંધીજી પહેરેલે કપડે મુંબઈ પહોંચી ગયા. સર્વસ્વ સમર્પણ, કશું જ નહીં. આવી બધી સમર્પણની વાત છે, એવું ઉત્તમ સમર્પણનું આ દ્રષ્ટાંત કહેવાય સર્વસ્વ. અને એવું જ્યારે આપણે સત્સંગમાં સમજવા જઈએ ત્યારે ઉત્તમ સમર્પણનું દ્રષ્ટાંત એ દાદા ખાચર છે. એ કથા આપણે જ્યારે કહેવા જઈએ, અને હજી તો આમ હાર છે બધી એવી, અને એ બધી વાતો લેવા જઈએ તો બહુ જ મોડું થઈ જાય, પણ એ વાત આજે નહીં, આવતા શુક્રવારે લઈશું. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.